श्री पद्म पुराण स्वर्ग खंड अध्याय 8 पिशाच मोचन कुंड तथा कपर्दीश्वर नु महात्मय पिशाच तथा शंकुकर्ण मुनि ना मुक्त थवानी कथा ने गया वगैरह तीर्थों नो महिमा। नारद जी कहे छे, हे युधिष्ठिर, वाराणसी पुरी मा कपर्दीश्वर नामे प्रसिद्ध एक शिवलिंग छे, જે અવિનાશી માનવામાં આવે છે। ત્યાં સ્નાન કરીને વિધિવત પિતૃઓનું તર્પણ કરવાથી મનુષ્ય સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે તથા ભોગ અને મોક્ષને પ્રાપ્ત કરી લે છે। કાશીપુરીમાં નિવાસ કરનારા પુરુષોના કામ ક્રોધ વગેરે દોષ તથા બધા વિઘ્નો કપર્દીશ્વરના પૂજનથી નષ્ટ થઈ જાય છે। તેથી પરમ ઉત્તમ કપર્દીશ્વરના સદા દર્શન કરવા જોઈએ। યત્નપૂર્વક તેમનું પૂજન તથા વેદોક્ત સ્તોત્રો દ્વારા તેમની સ્તુતિ પણ કરવી જોઈએ। કપર્દીશ્વરના સ્થાનમાં નિયમપૂર્વક ધ્યાન કરનારા શાંત ચિત્તના યોગીઓને 6 માસમાં જ યોગ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે, એમાં લગીરે સંદેહ નથી। પિશાચ મોચન કુંડમાં સ્નાન કરીને કપર્દીશ્વરનું પૂજન કરવાથી મનુષ્યના બ્રહ્મહત્યા વગેરે પાપો નષ્ટ થઈ જાય છે। પૂર્વ સમયની વાત છે, કપર્દીશ્વર ક્ષેત્રમાં ઉત્તમ વ્રતનું પાલન કરનારા એક તપસ્વી બ્રાહ્મણ રહેતા હતા। તેમનું નામ શંકુકર્ણ હતું। તેઓ દરરોજ ભગવાન શંકરનું પૂજન, રુદ્રપાઠ તથા નિરંતર બ્રહ્મ સ્વરૂપ પ્રણવના જપ કરતા હતા। તેમનું ચિત્ત યોગમાં લાગેલું હતું। તેઓ મૃત્યુ પર્યંત કાશીમાં રહેવાનો નિયમ લઈને પુષ્પ ધૂપ વગેરે ઉપચાર સ્તોત્ર નમસ્કાર અને પરિક્રમા વગેરે દ્વારા ભગવાન કપર્દીશ્વરની આરાધના કરતા હતા। એક દિવસ તેમણે જોયું કે એક ભૂખ્યું પ્રેત સામે આવીને ઊભું છે। તેને જોઈને મુનિ શંકુકર્ણને બહુ દયા આવી। તેમણે પૂછ્યું, તમે કોણ છો અને કયા દેશમાંથી અહીં આવ્યા છો? પિશાચ ભૂખથી વ્યથિત હતું। તેણે મુનિને કહ્યું, મને અપૂર્વ જન્મમાં ધન ધાન્યથી સમૃદ્ધ બ્રાહ્મણ હતો, મારું ઘર પુત્ર પોત્રો વગેરેથી ભરેલું હતું, પરંતુ માત્ર કુટુંબના ભરણ પોષણમાં આસક્ત હોવાના કારણે મેં ક્યારેય દેવતાઓ, ગાયો અને અતિથિઓનું પૂજન કર્યું નહીં, ક્યારેય કિંચિત પણ પુણ્ય કાર્ય ન કર્યું। તેથી અત્યારે ભૂખ તરસથી વ્યાકુળ હોવાના કારણે હું હિત અહિતના જ્ઞાન ગુમાવી બેઠો છું। પ્રભુ, જો તમે મારા ઉદ્ધારનો કોઈ ઉપાય જાણતા હો તો કરો, તમને નમસ્કાર છે, હું તમારા શરણે આવ્યો છું। શંકુકર્ણે કહ્યું, તમે શીઘ્ર એકાગ્ર ચિત્ત થઈને આ કુંડમાં સ્નાન કરો, તેથી તરત જ આ ધૃણિત યોનિથી છૂટી જશો। દયાળુ મુનિના પ્રમાણે કહેવાથી પિશાચે ત્રિનેત્રધારી દેવધર ભગવાન કપર્દીશ્વરનું સ્મરણ કર્યું અને ચિત્તને એકાગ્ર કરીને તે કુંડમાં ડૂબકી મારી। મુનિની સમીપ ડૂબકી મારતા જ તેણે પિશાચનું શરીર ત્યાગી દીધું। ભગવાન શિવજીની કૃપાથી તેને તરત બોધ પ્રાપ્ત થયો અને મુનિશ્વરોનો સમુદાય તેની સ્તુતિ કરવા લાગ્યો। ત્યાર પછી જ્યાં ભગવાન શંકર બિરાજે છે તે ત્રયમય શ્રેષ્ઠ ધામમાં તે પ્રવેશી ગયો। પિશાચને આ પ્રમાણે મુક્ત થયેલો જોઈને મુનિને બહુ આનંદ થયો। તેમણે મનમાં જ ભગવાન મહેશ્વરનું ચિંતન કરીને કપર્દીશ્વરને પ્રણામ કર્યા તથા તેમને આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા, હે ભગવાન, તમે જટા જૂટ ધારણ કરવાના કારણે કપર્દી કહેવાઓ છો, તમે પરાત્પર સૌના રક્ષક, એક અદ્વિતીય પુરાણ પુરુષ, યોગેશ્વર, ઈશ્વર, આદિત્ય અને અગ્નિ રૂપ તથા કપિલ વર્ણના વૃષભ નંદીશ્વર પર આરૂઢ છો, હું તમારા શરણે આવ્યો છું, તમે સર્વના હૃદયમાં સ્થિત સારભૂત બ્રહ્મ છો, હિરણ્યમય પુરુષ છો, યોગી છો તથા સર્વના આદિ અને અંત છો, તમે રૂહ અને દુઃખને દૂર કરનારા છો, તેથી તમને રુદ્ર કહે છે, તમે આકાશમાં વ્યાપક રૂપે સ્થિત મહામુનિ બ્રહ્મ સ્વરૂપ અને પરમ પવિત્ર છો, હું તમારા શરણે આવ્યો છું, તમે હજારો ચરણ, હજારો નેત્ર તથા હજારો મસ્તકોથી યુક્ત છો, તમારા સહસ્ત્ર રૂપ છે, તમે અંધકારથી પર અને વેદોની પહોંચથી બહાર છો, કલ્યાણકારી હોવાથી તમને શંભુ કહે છે, તમે હિરણ્ય ગર્ભ વગેરે દેવતાઓના સ્વામી તથા ત્રણ નેત્રોથી સુશોભિત છો, હું તમને પ્રણામ કરું છું, જેમનામાં જગતની ઉત્પત્તિ અને લય થાય છે, જે શિવ સ્વરૂપ પરમાત્માએ આ સમસ્ત દ્રશ્ય પ્રપંચને વ્યાપ્ત કરી રાખ્યું છે, તથા જે વેદોની સીમાથી પણ પર છે, તે ભગવાન શંકરને પ્રણામ કરીને હું સદાને માટે તેમના શરણમાં આવી પડ્યો છું. જે લિંગ રહિત કોઈની ઓળખમાં ન આવનારા આલોક્ય શૂન્ય તે જેમને કોઈ પ્રકાશિત કરી શકતું નથી, જેઓ સ્વયં પ્રકાશ છે, સ્વયં પ્રભુ ચેતનના સ્વામી એકરૂપ તથા બ્રહ્માજીથી પણ ઉત્કૃષ્ટ પરમેશ્વર છો, જેમના સિવાય બીજી કોઈ વસ્તુ છે જ નહીં, તથા જે વેદથી પણ પર છે તેવા તમે ભગવાન કપર્દીશ્વરને હું નમસ્કાર કરું છું. સબીજ સમાધિનો ત્યાગ કરીને નિર્બીજ સમાધિને સિદ્ધ કરીને પરમાત્મા રૂપ થયેલા યોગીજનો જેમનો સાક્ષાત્કાર કરે છે અને જેઓ વેદથી પણ પર છે, તે તમારું જ સ્વરૂપ છે, હું તમને સદા પ્રણામ કરું છું. જ્યાં નામ વગેરે વિશેષણોની કલ્પના નથી, જેમનું સ્વરૂપ આ ચર્મ ચક્ષુઓનો વિષય થતું નથી, તથા જે સ્વયંભૂ કારણ રહિત તથા વેદથી પર છે, તે જ ભગવાન શિવના હું શરણમાં છું અને સદા આપને પ્રણામ કરું છું. જેઓ દેહ રહિત બ્રહ્મ એટલે વ્યાપક વિજ્ઞાનમય ભેદ રહિત અને એક અદ્વિતીય છો, તેમ છતાં વેદવાદમાં આસક્ત મનુષ્ય જેમાં અનેકતા જુએ છે, તે તમારા વેદાતીત સ્વરૂપને હું નિત્ય પ્રણામ કરું છું, જેનાથી પ્રકૃતિની ઉત્પત્તિ થઈ છે. સ્વયં પુરાણ પુરુષ તમે જેને તેજ રૂપે ધારણ કરો છો, જેને દેવતાઓ સદા નમસ્કાર કરે છે, તથા જે તમારી જ્યોતિમાં અંતર્ગત છે, તે તમારા સ્વરૂપ ભૂત બૃહત કાલને હું નમસ્કાર કરું છું. હું સદાને માટે કાર્તિકેય સ્વામીના શરણમાં જાઉં છું, સ્થાનોનો આશ્રય લઉં છું, કૈલાસ પર્વત પર શયન કરનારા પુરાણ પુરુષ શિવજીના શરણમાં પડ્યો છું. હે ભગવાન, તમે કષ્ટનું હરણ કરવાના કારણે હર કહેવાઓ છો, તમારા મસ્તક પર ચંદ્રમાનો મુગટ શોભી રહ્યો છે, તથા તમે પિનાક નામથી પ્રસિદ્ધ ધનુષ્ય ધારણ કરનારા છો, હું તમારો શરણ ગ્રહણ કરું છું. કપર દિનમ ત્વામ પરતઃ પરસ્તાદ ગુપ્તા રમૈકમ પુરુષમ પુરાણમ વ્રજામિ યોગેશ્વરમ ઈશતા અરમાદિત્યન મગ્નિમ કપિલાધીરૂઢમ ત્વામ બ્રહ્મસારમ હૃદય સન્નિવિષ્ટમ હરિણ્યમયમ યોગિનમાદિન મનતમ વ્રજામિ રુદ્રમ શરણમ દિવિષ્ટમ મહામુનિમ બ્રહ્મયમ પવિત્રમ સહસ્ત્રપાદાક્ષીરો અભિયુક્તમ સહસ્ત્રરૂપમ તમસઃ પરસ્તાત તમ બ્રહ્મપારમ પ્રણમામિ શંભોમ હિરણ્યગર્ભાધિપતિમ ત્રિનેત્રમ યત્ર પ્રસૂતિ જગતો વિનાશો યેનાવૃતમ સર્વમિદમ શિવેન તમ બ્રહ્મપારમ ભગવંતમીશમ પ્રણમ્ય નિત્યમ શરણમ પ્રપદ્યે અલિંગમાલોક વિહન્ય રૂપમ સ્વયં પ્રભુમ ચિત્પતિમેક રૂપમ તમ બ્રહ્મ પારમ પરમેશ્વરમ ત્વામ નમસ્કરિષ્યે ન યતો અન્ય દત્તિસ્થ યમ યોગી નસ્તક્તબી સી બજ યોગા લબ્ધવા સમાધિમ પરમાત્મ ભૂતાઃ પશ્યંતિ દેવમ પ્રણતો અસ્મિ નિત્યમ તમ બ્રહ્મ પારમ ભવતઃ સ્વરૂપમ નયત્ર નામ આદિ વિશેષ ક્લુ પ્રતિ ન સદૃશે તિષ્ઠતિ યત સ્વરૂપમ તમ બ્રહ્મ પારમ પ્રણવો પ્રણતો અસ્મિ નિત્યમ સ્વયં ભૂવમ ત્વામ શરણમ પ્રપદ્યે યદ વેદ વાદાભીરતા વિદેહમ સ બ્રહ્મ વિજ્ઞાન મ ભેદમેકમ પશ્યંત યે નેકમ ભવતઃ સ્વરૂપમ તમ બ્રહ્મ પારમ પ્રણતો અસ્મિ નિત્યમ યતઃ પ્રધાનમ પુરુષઃ પુરાણ બિભર્તિ બિભર્તિ તેજઃ પ્રણમંતિ દેવાઃ નમામિ તમ જ્યોતિષી સનિવિષ્ટમ કાલમ બૃહંતમ ભવતઃ સ્વરૂપમ વ્રજામિ નિત્યમ શરણમ ગુહેશમ સ્થાણુમ પ્રપદ્યે ગિરિશમ પુરાણમ શિવમ પ્રપદ્યે હરમિંદુ મૌલિમ પિનાકિનમ ત્વામ શરણમ વ્રજામિ. 35મા અધ્યાયના 34-43મી શ્લોક સંખ્યા. આ પ્રમાણે ભગવાન કપર્દીની સ્તુતિ કરીને શંકુ કર્ણ પ્રણવનું ઉચ્ચારણ કરતા રહીને પૃથ્વી પર દંડની જેમ પડી ગયા. તે જ સમયે શિવ સ્વરૂપ ઉત્કૃષ્ટ લિંગનો પ્રાદુર્ભાવ થયો, જે જ્ઞાનમય તથા અનંત આનંદ સ્વરૂપ હતું. અગ્નિની જેમ તેમાંથી કરોડો જ્વાળાઓ નીકળતી હતી, મહાત્મા શંકુકર્ણ મુક્ત થઈને સર્વવ્યાપી નિર્મળ શિવ સ્વરૂપ થઈ ગયા અને તે નિર્મળ લિંગમાં સમાઈ ગયા. હે રાજન, આ મેં તમને ભગવાન કપરદીનું ગુઢ મહાત્મય કહ્યું. જે દરરોજ આ પાપનાશીની કથાનું શ્રવણ કરે છે તે નિષ્પાપ અને શુદ્ધ ચિત્ત થઈને ભગવાન શિવના સાનિધ્યમાં જાય છે. જે પ્રાતઃકાળ અને મધ્યાહ્ન સમયે શુદ્ધ થઈને સદા બ્રહ્મપાર નામના મહાસ્તોત્રનો પાઠ કરે છે તેને પરમ યોગની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી ગવામાં જઈને બ્રહ્મચર્યનું પાલન કરીને એકાગ્ર ચિત્તે સ્નાન કરવું. હે ભારત, ત્યાં જવા માત્રથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં અક્ષય વટ નામનું વટવૃક્ષ છે જે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ છે. હે રાજન, ત્યાં પિતૃઓ માટે જે પિંડદાન કરવામાં આવે છે તે અક્ષય થઈ જાય છે. ત્યાર પછી મહાનદીમાં સ્નાન કરીને દેવતાઓને પિતૃઓનું તર્પણ કરવું. આમ કરવાથી મનુષ્ય અક્ષય લોકોને પ્રાપ્ત થાય છે તથા પોતાના કુળનો પણ ઉદ્ધાર કરી દે છે. ત્યાર પછી બ્રહ્મારણ્યમાં સ્થિત બ્રહ્મસરની યાત્રા કરવી. ત્યાં જવાથી પુંડરીક યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. હે રાજેન્દ્ર, ત્યાંથી જગ પ્રસિદ્ધ ધેનુક તીર્થ માટે પ્રસ્થાન કરવું અને ત્યાં એક રાત રહીને તલની ગાયનું દાન કરવું. આ પ્રમાણે કરનાર પુરુષ સર્વ પાપોથી શુદ્ધ થઈને સોમલોકમાં જાય છે. ત્યાં આછરા સહિત કપિલા ગાયના પદચિહ્ન આજે પણ જોવા મળે છે. તે પદચિહ્નોથી જળ લઈને આચમન કરવાથી આપણા કેટલાક ઘોર પાપ નાશ પામે છે. ત્યાંથી ગૃદ્રવટની યાત્રા કરવી. તે ત્રિશુલધારી ભગવાન શંકરનું સ્થાન છે. ત્યાં શંકરજીના દર્શન કરીને ભસ્મ સ્નાન કરવું, અર્થાત બધા અંગોમાં ભસ્મ લગાવી. આમ કરનાર જો બ્રાહ્મણ હોય તો તેને 12 વર્ષ સુધી વ્રત કરવાનું ફળ પ્રાપ્ત થાય છે અને અન્ય વર્ણના લોકોના સર્વ પાપ નાશ પામે છે. ત્યાર પછી ઉદય પર્વત પર જવું. ત્યાં સાવિત્રીના ચરણ ચિહ્નોના દર્શન થાય છે. તે તીર્થમાં સંધ્યોપાસના કરવી જોઈએ. તેનાથી એક જ વારમાં 12 વર્ષ સુધી સંધ્યા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ત્યાં જ યોનિદ્વાર પાસે જવું, તે પ્રસિદ્ધ સ્થાન છે. ત્યાં જવા માત્રથી મનુષ્ય ગર્ભવાસના કષ્ટમાંથી મુક્ત થઈ જાય છે. હે રાજન, જે મનુષ્ય શુક્લ અને કૃષ્ણ બંને પક્ષોમાં ગયા ક્ષેત્રમાં નિવાસ કરે છે તે પોતાના કુળની 7 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે, એમાં લગીરે સંદેહ નથી. હે રાજન, ત્યાર પછી તીર્થાર્થી મનુષ્યે ફલ્ગુ નદીના તટ પર જવું જોઈએ. ત્યાં જવાથી તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી એકાગ્ર ચિત્તે ધર્મ પુષ્ટની યાત્રા કરવી. જે ધર્મનો નિત્ય નિવાસ છે ત્યાં ધર્મની સમીપે જવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ત્યાંથી બ્રહ્માજીના ઉત્તમ તીર્થમાં જવા માટે પ્રસ્થાન કરવું અને ત્યાં પહોંચીને વ્રતનું પાલન કરતા રહીને બ્રહ્માજીનું પૂજન કરવું. એનાથી રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ત્યાર પછી મણિનાગ તીર્થમાં જવું. ત્યાં શાસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે. તે તીર્થમાં એક રાત્રિ નિવાસ કરવાથી સર્વ પાપોથી છુટકારો મળી જાય છે. ત્યારબાદ બ્રહ્મર્ષિ ગૌતમના વનમાં જવું. ત્યાં હલ્યા કુંડમાં સ્નાન કરવાથી પરમ ગતિ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ રાજા જનકનો કૂપ છે જે દેવતાઓ દ્વારા પણ પૂજિત છે. ત્યાં સ્નાન કરનારને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. ત્યાંથી વિનાશન તીર્થમાં જવું જે સર્વ પાપોથી મુક્ત કરનારું છે. ત્યાંની યાત્રા કરનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને તે સોમલોકમાં જાય છે. ત્યાર પછી સંપૂર્ણ તીર્થોના જળથી પ્રગટ થયેલી ગંડકી નદીની યાત્રા કરવી. ત્યાં જનારને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે અને તે સૂર્યલોકમાં જાય છે. હે ધર્મજ્ઞ યુધિષ્ઠિર, ત્યાંથી ધ્રુવના તપોવનમાં પ્રવેશ કરવો. હે મહાભાગ, ત્યાંની યાત્રાથી મનુષ્ય યક્ષ લોકમાં આનંદનો અનુભવ કરે છે. ત્યાર પછી સિદ્ધો દ્વારા સેવિત કર્મદા નદીની યાત્રા કરવી. ત્યાં જનાર મનુષ્યને પુંડરીક યજ્ઞનું ફળ મળે છે અને તે ચંદ્રલોકને પ્રાપ્ત થાય છે. રાજા યુધિષ્ઠિર, ત્યાર પછી મહેશ્વરી ધારાની સમીપે જવું. ત્યાં યાત્રીને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને તે પોતાના કુળનો ઉદ્ધાર કરી દે છે. દેવ પુષ્કરણી તીર્થમાં જઈને સ્નાન કરીને પવિત્ર થયેલા મનુષ્યની કદી દુર્ગતિ થતી નથી. અને તેને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. ત્યાર પછી બ્રહ્મચર્યનું પાલન કરીને એકાગ્ર ચિત્તે મહેશ્વર પદની યાત્રા કરવી, ત્યાં સ્નાન કરનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. હે ભરત શ્રેષ્ઠ, મહેશ્વર પદમાં 1 કરોડ તીર્થોનો નિવાસ છે એવું સાંભળ્યું છે, તેમાં સ્નાન કરવું જોઈએ. તેનાથી પુંડરીક યજ્ઞનું ફળ અને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી ભગવાન નારાયણના સ્થાન પર જવું જોઈએ, જ્યાં સદા શ્રી હરિ નિવાસ કરે છે. બ્રહ્મા વગેરે દેવતાઓ, તપસ્વી ઋષિઓ, 12 આદિત્યો, 8 વસુ અને 11 રુદ્ર ત્યાં ઉપસ્થિત રહીને ભગવાન જનાર્દનની ઉપાસના કરે છે. ત્યાં અદભુત કર્મો કરનારા ભગવાન વિષ્ણુનો વિગ્રહ શાલિગ્રામના નામે પ્રસિદ્ધ છે. તે તીર્થમાં પોતાના મહિમાથી કદી ચ્યુત ન થનારા અને ભક્તોને વરદાન આપનારા ત્રિલોકપતિ શ્રી વિષ્ણુના દર્શન કરવાથી મનુષ્ય વિષ્ણુ લોકને પ્રાપ્ત થાય છે. ત્યાં એક કુવો છે જે સર્વ પાપ નાશક છે. તેમાં હંમેશા 4 સમુદ્રોના જળ હયાત હોય છે. ત્યાં સ્નાન કરવાથી મનુષ્યની કદાપિ દુર્ગતિ થતી નથી. અને અવિનાશી અને મહાન દેવતા વરદાયક વિષ્ણુની પાસે પહોંચીને 3 ઋણોથી મુક્ત થઈને ચંદ્રમાની જેમ શોભે છે. જાતિસ્મર તીર્થમાં સ્નાન કરવાથી પવિત્ર અને શુદ્ધ ચિત્ત થયેલો મનુષ્ય પૂર્વ જન્મના સ્મરણની શક્તિ પ્રાપ્ત કરે છે. વટેશ્વરપુરમાં જઈને ઉપવાસ પૂર્વક ભગવાન કેશવની પૂજા કરવાથી મનુષ્ય મનોવાંછિત લોકને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સર્વ પાપોથી છુટકારો અપાવનાર વામન તીર્થમાં જઈને ભગવાન શ્રી હરિને પ્રણામ કરવાથી મનુષ્ય કદી દુર્ગતિને પ્રાપ્ત થતો નથી. ભરતજીનો આશ્રમ પણ સર્વ પાપ હર છે. ત્યાં જઈને મહાપાતક નાશીની કૌશિક એટલે કૌશિ નદીનું સેવન કરવું જોઈએ. આ પ્રમાણે કરવાથી મનુષ્ય રાજસુ યજ્ઞનું ફળ મેળવે છે. ત્યારબાદ પરમ ઉત્તમ ચંપકારણી એટલે ચંપારણની યાત્રા કરવી. ત્યાં 1 રાત્રિનો ઉપવાસ કરવાથી મનુષ્યને 1000 ગોદાનનું ફળ મળે છે. ત્યાર પછી કન્યા સુવેદ નામના તીર્થમાં જઈને નિયમથી રહેવું અને નિયમને અનુકૂળ ભોજન કરવું. એનાથી પ્રજાપતિ મનુના લોકની પ્રાપ્તિ થાય છે. જે કન્યા તીર્થમાં થોડું પણ દાન કરે છે તેમનું તે દાન અક્ષય થઈ જાય છે. નિષ્ઠાવાસ નામના તીર્થમાં જવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને વિષ્ણુ લોકને પ્રાપ્ત થાય છે. એ નરશ્રેષ્ઠ જે મનુષ્ય નિષ્ઠાના સંગમ સ્થાન પર દાન કરે છે તેઓ રોગ શોકથી રહિત બ્રહ્મલોકમાં જાય છે. નિષ્ઠા સંગમ પર મહર્ષિ વશિષ્ઠજીનો આશ્રમ છે. દેવકૂટ તીર્થની યાત્રા કરવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને તે પોતાના કુળનો ઉદ્ધાર કરી દે છે. ત્યાંથી કૌશિક મુનિના કુંડ પર જવું જોઈએ, જ્યાં કૌશિક ગોત્રમાં જન્મેલા મહર્ષિ વિશ્વામિત્રે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. હે ભરત શ્રેષ્ઠ, ત્યાં ધીર પુરુષે કૌશિકી નદીના તટ પર 1 માસ સુધી નિવાસ કરવો જોઈએ. 1 જ માસના નિવાસથી ત્યાં અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. કાલિકા સંગમ અને કૌશિકી તથા અરુણાના સંગમમાં સ્નાન કરીને 3 રાત્રિનો ઉપવાસ કરનાર વિદ્વાન સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. શક્રોન નદી નામના તીર્થમાં જવાથી દ્વિજ કૃતાર્થ થઈ જાય છે તથા સર્વ પાપોથી શુદ્ધ થઈને સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. મુનિજન સેવિત ઔધ્વાનક તીર્થમાં જઈને સ્નાન કરવું જોઈએ, એનાથી સર્વ પાપ છૂટી જાય છે. ત્યાર પછી ચંપાપુરીમાં જઈને ગંગાજીના તટ પર તર્પણ કરવું જોઈએ. ત્યાંથી દંડાપ્રણમાં જઈને મનુષ્ય સહસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાર પછી સંધ્યામાં જઈને સદવિદ્યા નામના ઉત્તમ તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્ય વિદ્વાન થાય છે. ત્યાર પછી ગંગા સાગર સંગમમાં સ્નાન કરવું જોઈએ, તેનાથી મનુષ્યને 10 અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી પાપોનો નાશ કરનારી વૈતરણી નદીમાં જઈને વિરજ તીર્થમાં સ્નાન કરવું જોઈએ, તેનાથી મનુષ્ય ચંદ્રમા જેવો શોભાયમાન થાય છે. પ્રભાવ ક્ષેત્રની અંદર કુલ નામના તીર્થમાં જઈને મનુષ્ય સર્વ પાપોથી છૂટી જાય છે તથા સહસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત કરીને પોતાના કુળનો પણ ઉદ્ધાર કરી દે છે. સોન નદી અને જ્યોતિરથીના સંગમ પર નિવાસ કરનાર પવિત્ર મનુષ્ય દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરીને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. સોન અને નર્મદાના ઉદ્ગમ સ્થાન પર વંશગુલ્મ તીર્થમાં આચમન કરીને મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. કૌશલાના તટ પર ઋષભ તીર્થમાં જઈને 3 રાત ઉપવાસ કરનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. કૌશલાના કિનારે કાલ તીર્થમાં જઈને સ્નાન કરવાથી અગિયાર બળદ દાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. પુષ્પવતીમાં સ્નાન કરીને ત્રણ રાત ઉપવાસ કરનાર મનુષ્ય હજાર ગોદાનનું ફળ મેળવે છે અને તે પોતાના કુળનો ઉદ્ધાર પણ કરી દે છે. ત્યાર પછી જ્યાં પરશુરામજી નિવાસ કરે છે તે મહેન્દ્ર પર્વત પર જઈને રામતીર્થમાં સ્નાન કરવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ત્યાં જ મતંગનું ક્ષેત્ર છે જ્યાં સ્નાન કરવાથી શસ્ત્ર ગોદાનનું ફળ મળે છે. ત્યારબાદ શ્રી પર્વત પર જઈને નદીમાં સ્નાન કરવું, ત્યાં દેવહૃદમાં સ્નાન કરવાથી મનુષ્ય પવિત્ર અને શુદ્ધ ચિત્ત થઈને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી કાવેરી નદીની યાત્રા કરવી, ત્યાં સ્નાન કરીને મનુષ્ય શસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાંથી આગળ સમુદ્રના તટવર્તી તીર્થમાં જેને કન્યા તીર્થ કહે છે ત્યાં જઈને સ્નાન કર્યું, ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. પછી સમુદ્રના મધ્યવર્તી ગોકર્ણ તીર્થમાં જઈને ભગવાન શંકરની પૂજા કરીને ત્રણ રાત ઉપવાસ કરનાર મનુષ્ય 10 અશ્વમેઘ યજ્ઞોનું ફળ પામે છે અને ગણપતિ પદને પ્રાપ્ત થાય છે. 12 રાત્રિ સુધી ત્યાં ઉપવાસ કરનાર મનુષ્ય કૃતાર્થ થઈ જાય છે, તેને કાંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. તે જ તીર્થમાં ગાયત્રી દેવીનું પણ સ્થાન છે, જ્યાં 3 રાત ઉપવાસ કરનારને શસ્ત્ર ગોદાનનું ફળ મળે છે. ત્યાર પછી સદા સિદ્ધ પુરુષો દ્વારા સેવિત ગોદાવરીની યાત્રા કરવાથી મનુષ્યને ગવામય યજ્ઞનું ફળ મળે છે અને તે વાયુલોકમાં જાય છે. વેણાના સંગમમાં સ્નાન કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે છે અને વરદા સંગમમાં નહાવાથી શસ્ત્ર ગોદાનનું ફળ મળે છે. અધ્યાય 8 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.